वाल्मीकि रामायण किष्किंधा कांड 55मो सर्ग। अंगद सहित बधा वानरनु अनशन। हनुमानजीनी वात विनययुक्त धर्मानुकाळ धर्मानुकूळ अने स्वामी प्रत्ये सन्मान भरेली हती। ए सांभळीने अंगदे कह्यु, कपिश्रेष्ठ, राजा सुग्रीवमां स्थिरता, शरीर अने मननी पवित्रता, क्रूरतानो अभाव, सरळता, पराक्रम अने धैर्य छे, आ मान्यता योग्य लागती नथी। जेणे पोताना मोटा भाईना जीवता जीवे एमनी प्रिय महाराणीने, जे धर्म अनुसार एनी माता जेवी हती, निंदित भावे ग्रहण करी लीधी हती, ए धर्मने जाणे छे एम केवी रीते कही शकाय। जे दुरात्माए युद्ध माटे जई रहेला भाઈ દ્વારા બોર્ડની રક્ષાના કાર્યમાં નિયુક્ત થવા છતાં પથ્થરથી ગુફાનું દ્વાર બંધ કરી દીધું, એને ધર્મજ્ઞ કેવી રીતે કહી શકાય? જેમણે સત્યની સાક્ષીએ એનો હાથ પકડ્યો અને પ્રથમ એનું કાર્ય સફળ કરી દીધું, એ મહાયશસ્વી ભગવાન શ્રીરામને જ જો એણે સિસારે પાડી દીધા હોય, ત્યારે બીજા કોના ઉપકારને એ યાદ રાખી શકે છે? જેણે અધર્મના ભયથી ડરીને નહીં, લક્ષ્મણના જ ભયથી ડરીને અમને સીતાની શોધ માટે મોકલ્યા છે, એનામાં ધર્મની સંભાવના ક્યાંથી હોય? એ પાપી, કૃતજ્ઞ, સ્મરણ શક્તિહીન અને ચંચળ મનના સુગ્રીવ પર કોઈ શ્રેષ્ઠ પુરુષ, ખાસ કરીને જે ઉત્તમ કુળમાં ઉત્પન્ન થયો હોય, એ ક્યારેય પણ કેવી રીતે વિશ્વાસ કરી શકે છે? પોતાનો પુત્ર ગુણવાન હોય કે ગુણહીન, એને જ રાજ્ય પર બેસાડો જોઈએ એવું માનનારો સુગ્રીવ મુજ શત્રુકુળમાં ઉત્પન્ન થયેલા બાળકને કેવી રીતે જીવતો રહેવા દેશે? સુગ્રીવથી અલગ રહેવાનો જે મારો ગુપ્ત વિચાર હતો, એ આજે પ્રગટ થઈ ગયો। બીજું, એની આજ્ઞાનું પાલન ન કરવાના કારણે હું અપરાધી પણ છું। એટલું જ નહીં, મારી શક્તિ ક્ષીણ થઈ ગઈ છે, હું અનાથની જેમ દુર્બળ છું। આવી દશામાં કિષ્કિંધામાં જઈને કેવી રીતે જીવતો રહી શકીશ? સુગ્રીવ સટ, ક્રૂર અને નિર્દયી છે, જે રાજ્યને માટે મને ગુપ્ત રૂપે દંડ આપશે અથવા સદાને માટે મને બંધનમાં નાખી દેશે। આ રીતે બંધનનું દુઃખ ભોગવવા કરતાં ઉપવાસ કરીને પ્રાણ છોડી દેવા જ મારા માટે કલ્યાણકારી છે। તેથી બધા વાનરો મને અહીં રહેવાની આજ્ઞા આપે અને પોતપોતાના ઘરે ચાલ્યા જાય। હું તમને સૌને પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે હું કિષ્કિંધાપુરીમાં જઈશ નહીં, અહીં જ મરણાંત ઉપવાસ કરીશ। મારા માટે મૃત્યુ જ શ્રેયસ્કર છે। તમે સૌ રાજા સુગ્રીવને પ્રણામ કરીને એમને મારા કુશળ સમાચાર કહેજો। પોતાના બળથી શોભાયમાન બંને રઘુવંશી બંધુઓને પણ મારા સાદર પ્રણામ કરીને કુશળ સમાચાર કહી દેજો। મારા નાના પિતા વાનરરાજ સુગ્રીવ અને માતા રૂમાને પણ મારા આરોગ્યપૂર્વક કુશળ સમાચાર કહેજો। મારી માતા તારાને પણ ધીરજ આપજો, જો બિચારી સ્વભાવથી જ દયાળુ અને પુત્ર પર સ્નેહ રાખનારી છે। અહીં મારા નષ્ટ થયાના સમાચાર સાંભળીને જરૂર પોતાના પ્રાણ ત્યાગી દેશે। આટલું કહીને અંગદે એ બધા વડીલ વૃદ્ધ વાનરોને પ્રણામ કર્યા અને ભૂમિ પર દર્ભ પાથરીને ઉદાસ મુખે રડતા રડતા તેઓ આમરણ અનશન પર બેસી ગયા। એમના આ રીતે અનશન પર બેસતા બધા શ્રેષ્ઠ વાનરો રડવા લાગ્યા અને દુઃખપૂર્વક આંખોમાંથી ગરમ ગરમ આંસુ સારવા લાગ્યા। સુગ્રીવની નિંદા અને વાલીની પ્રશંસા કરતા એ બધાએ અંગદની ચારે બાજુથી ઘેરી લઈને આમરણ ઉપવાસ કરવાનો નિશ્ચય કર્યો। વાલીકુમારની વાત પર વિચાર કરીને એ બધા વાનર શિરોમણીએ મરવું જ ઉચિત માન્યું અને મૃત્યુની ઈચ્છાથી આચમન કરીને સમુદ્રના તટ પર દક્ષિણાગ્ર દર્ભ પાથરીને એ બધા જ પૂર્વાભિમુખ બેસી ગયા। શ્રીરામનો વનવાસ, રાજા દશરથનું મૃત્યુ, જનસ્થાનના રાક્ષસનો સંહાર, વિદેહકુમારી સીતાનું અપહરણ, જટાયુનું મૃત્યુ, વાલીનો વધ અને શ્રીરામના ક્રોધની ચર્ચા કરતા હતા ત્યારે વાનરો પર એક બીજો ભય આવી પડ્યો। મહાન પર્વતના શિખર જેવું શરીર ધરાવતા ત્યાં બેઠેલા મોટી સંખ્યામાં વાનરો ભયભીત થઈને જોર જોરથી બૂમો પાડવા લાગ્યા, જેથી એ પર્વતની કંદરાઓનો અંદરનો ભાગ પ્રતિધ્વનિથી ગુંજી ઉઠ્યો અને ગર્જના કરતા મેઘો સાથેના આકાશ જેવો પ્રતીત થવા લાગ્યો. આ રીતે શ્રી વાલ્મીકિ રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 55મો સર્ગ સમાપ્ત થયો. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.